श्रीमद् देवी भागवत स्कंद छठो अध्याय 22-23 राजकुमारी एकावलीनु चरित्र एकावलीनु कालकेतु द्वारा हरण एकवीर द्वारा कालकेतुनो वध अने एकावली एकवीरनु लग्न। यशोवतीए कह्यु एक समय सुंदर अंगवाळी एकावली सवारे તેની સખીઓ સાથે મહેલમાં ચાલી નીકળી તેની ઉપર ચામરો ઢોળતા હતા, સાથે અંગરક્ષકોની પૂરી વ્યવસ્થા હતી। રાજેન્દ્ર તે સુંદર રાજકુમારી સાથે ચાલનારા રક્ષકો હાથમાં હથિયારો લઈને સંપૂર્ણપણે સાવધાન હતા। હું પણ તેની સાથે હતી। સુંદર કમળો જોવા માટે તે રાજકુમારી અહીં આવી હતી, સાથે કેટલીક સખીઓ પણ હતી। જ્યારે હું અને એકાવલી રમતમાં વ્યસ્ત હતા તે સમયે એકાએક એક કાલકેતુ નામનો મહાદાનવ બીજા કેટલાક રાક્ષસો સાથે ત્યાં આવી પહોંચ્યો। તેની સાથેના બધા જ રાક્ષસોના હાથમાં પરિઘ, તલવાર, ગદા, ધનુષ્યબાણ અને તોમરો હતા। રાજકુમારી એકાવલીનું રૂપ અત્યંત મનોહર હતું। દુષ્ટ કાલકેતુની નજર તેના પર પડી। રાજન, તે સમયે મેં એકાવલીને કહ્યું, હે કમળ જેવા નેત્રોવાળી, જો આ કોઈ દાનવ આવ્યો છે તેથી આપણે રક્ષકો પાસે ભાગી જઈએ। રાજન, આવો વિચાર કરીને મારી સખી એકાવલી અને હું ભયભીત થઈને ભાગીને તરત રક્ષકો પાસે પહોંચી ગયા। ત્યારે કાલકેતુએ હાથમાં મોટી ગદા ઉઠાવી અને દોડીને અમારી પાસે આવી ગયો। તે દાનવના પ્રભાવથી રક્ષકો દૂર ખસી ગયા અને તેથી કમળ જેવા નેત્રોવાળી એકાવલી તે રાક્ષસના હાથમાં આવી ગઈ। તે વખતે રાજકુમારી અત્યંત ગભરાઈ ગઈ। તે ધ્રુજવા લાગી અને રડવા લાગી। મેં તે દાનવ કાલકેતુને કહ્યું, તું આ રાજકુમારીને છોડી દે, હું તારી સાથે આવવા તૈયાર છું, મારો સ્વીકાર કર। પરંતુ મારી વાત સાંભળ્યા વિના એકાવલીને લઈને તે ત્યાંથી ચાલ્યો ગયો। રક્ષકોએ ઊભો રહે કહીને જ્યારે બળવાન કાલકેતુને રોક્યો ત્યારે ભયંકર યુદ્ધ થયું। તે દૈત્યની સાથે અનેક હથિયારધારી રાક્ષસો હતા। તેમણે તેમના સ્વામીનું કાર્ય સિદ્ધ કરવા ખૂબ જ સાવધાનીપૂર્વક યુદ્ધ કર્યું। આ પ્રમાણે અમારા રક્ષકો અને કાલકેતુ વચ્ચે યુદ્ધ શરૂ થયું। અંતમાં તે મહાબળવાન દૈત્યે બધા રક્ષકોને મારી નાખ્યા અને રાજકુમારી તેના કબજામાં આવી ગઈ। ત્યાર પછી દાનવ સેના સાથે તે રાક્ષસ રાજકુમારીને લઈને પોતાના નગર તરફ જવા લાગ્યો। કાલકેતુએ પકડેલી તે રાજકુમારી રડી રહી હતી। તેને રડતી જોઈ હું પણ તેની પાછળ જ્યાં કાલકેતુ તેને લઈ જઈ રહ્યો હતો ત્યાં ગઈ। મને થયું કે મારી સખી મને જોઈને ધીરજ ધારણ કરી શકે, અને થયું પણ એવું જ। જ્યારે એકાવલીએ મને તેની સાથે આવતી જોઈ ત્યારે તેના હૃદયને થોડી શાંતિ થઈ। હું રાજકુમારી પાસે ગઈ અને તેની સાથે વાતો કરવા લાગી। રાજેન્દ્ર, મારી સખી એકાવલી દુઃખથી ખૂબ ગભરાયેલી હતી। તેના શરીરમાંથી પસીનો ટપકી રહ્યો હતો। હું તેની પાસે ગઈ ત્યારે તે મને ગળે વળગીને અત્યંત વિલાપ કરવા લાગી। તે વખતે કાલકેતુએ મારા પ્રતિ પ્રેમ દેખાડતા આ પ્રમાણે કહ્યું, ચંચળ નેત્રોવાળી તારી આ સખી એકાવલી ભયભીત થઈ ગઈ છે, તું તેને આશ્વાસન આપીને મારો સંદેશો આપ કે હે પ્રિય, મારું આ નગર સ્વર્ગ જેવું સુખદાયી છે, હવે તું તેના નજીક આવી ગઈ છે, હું તારો દાસ બની ગયો છું, છતાં તું કરુણાથી આ પ્રમાણે કેમ રડી રહી છે? સુંદર આંખોવાળી સ્વસ્થ થઈ જા। આ પ્રમાણે કહીને દુરાત્મા કાલકેતુ મને સાથે ઉભેલીને પણ તેની સાથે રથમાં બેસાડી ખૂબ જ ઉતાવળે પોતાના મનોહર નગરમાં લઈ ગયો। તેની સાથે મોટું સૈન્ય હતું, તે દૈત્યનું મોઢું ખેલેલા કમળ જેવું પ્રસન્ન હતું. ત્યાં પહોંચીને તે દાનવે મને અને એકાવળીને એક ભવ્ય મહેલમાં રાખ્યા. તે ભવનની ચોકી કરવા અનેક રાક્ષસો મૂકી દીધા. રાજન, હવે બીજા દિવસે કાલકેતુએ મને કહ્યું, તારી સખી એકાવલી વિરહથી ગભરાઈ ગઈ છે, તેથી તે ચિંતાગ્રસ્ત છે. તું તેને સમજાવી દે કે સુંદર કમરવાળી કાંતા, તું મારી પત્ની બનીને ઈચ્છા પ્રમાણે સુખ ભોગવ. હે ચંદ્ર સમાન મુખવાળી, હવે આ રાજ્ય પર તારો અધિકાર થશે. હું હંમેશ માટે તારો સેવક બની ગયો. તે દાનવ વારંવાર આવા શબ્દો કહી રહ્યો હતો. તે સાંભળીને મેં તેને સ્પષ્ટ જવાબ આપ્યો. મેં કહ્યું, રાજન, આવી અપ્રિય વાત મારા મુખેથી નીકળશે નહીં. તમે જાતે તેને કહો. મારા કહ્યા પછી તે દુરાત્માએ મારી પ્યારી સખી એકાવલીને વિનયપૂર્વક કહ્યું, હે પાતળા પેટવાળી, તે મારા ઉપર મંત્ર પ્રયોગ કર્યો છે. કાંતા, તે મંત્રથી પ્રભાવિત મારું હૃદય હવે તારા વશમાં છે, તેથી હું તારે આધીન થઈ ગયો છું, તેમાં કોઈ સંશય નથી. કલ્યાણી, તું મને પતિ બનાવીને તેને સફળ કર. એકાવલીએ કહ્યું, મારા પિતાશ્રીએ મારું લગ્ન રાજકુમાર હેહે સાથે કરવાનો નિશ્ચય કર્યો છે. મારા મનથી તેમને વરી ચૂકી છું. કન્યા માટે જે સનાતન ધર્મનું પાલન કરવું અનિવાર્ય છે, તેનો પરિત્યાગ કરીને કઈ રીતે હું બીજો પતિ બનાવું? અમારો આ શાસ્ત્ર આધારિત સિદ્ધાંત તમારાથી અજાણ્યો નથી કે પિતા તેની કન્યાને જેને સોંપવા ઈચ્છે તેને જ તે કન્યા પતિ બનાવે. કન્યા હંમેશા પરતંત્ર છે, પોતાની ઈચ્છાથી તે ક્યારેય કંઈ પણ કરતી નથી. રાજન, એકાવલી આ પ્રમાણે કહ્યું છતાં દુરાત્મા કાલકેતુ તેના નિશ્ચયમાંથી ડગ્યો નહીં, કારણ કે તે રાજકુમારી પર આસક્ત થઈ ચૂક્યો હતો. તેથી વિશાળ નેત્રવાળી એકાવલી અને તેની પાસે રહેનારી હું બંને તે પાપીના હાથમાંથી મુક્ત ન થઈ શક્યા. કાલકેતુનું નગર પાતાળની એક ગુફામાં છે. ત્યાં અનેક પ્રકારની મુશ્કેલીઓ દેખાય છે. ત્યાં કાલકેતુનો કિલ્લો છે. નગરની ચારે બાજુ ખાઈઓ છે. અનેક રક્ષકો ખડે પગે ચોકી કરે છે. ત્યાં મારી પ્રાણ પ્યારી સખી એકાવલી અત્યંત દુઃખ સાથે સમય વ્યતીત કરી રહી છે. તેના વિરહમાં હું અત્યંત દુઃખી થઈને અહીં આ પ્રમાણે વિલાપ કરી રહી છું. એક વીરે કહ્યું, સુંદર મુખવાળી, મને અત્યંત આશ્ચર્ય તો એ થાય છે કે તે દુરાચારી કાલકેતુના નગરમાંથી તું અહીં કઈ રીતે આવી. હું તારી પાસે આ રહસ્ય જાણવા ઈચ્છું છું. રાજકુમારીનું કહેવું છે કે મારા પિતાએ હેહેની સાથે કન્યાદાન કરવાની વાત નક્કી કરી છે. તારો આ તર્ક પણ મને અત્યંત શંકાસ્પદ લાગી રહ્યો છે. હું જ હેહે રાજ છું. આ નામનો બીજો કોઈ રાજા નથી તો પછી તારી સુંદર આંખોવાળી સખી મારા માટે જ તો કહેતી નથી ને? સુંદર ભમરવાળી સુંદરી, તું મારી આ શંકાને દૂર કર. ત્યાર પછી હું તે અધમ રાક્ષસને મારીને એકાવલીને અવશ્ય લઈ આવીશ. હે ઉત્તમ વ્રતવાળી, તું જો કાલકેતુનું સ્થાન જાણતી હોય તો તે મને બતાવી દે. એકાવલીના પિતા રાજા રેમ્ભ્યને તે આ સમાચાર કહ્યા છે કે નહીં? તેમની રાજકુમારી અત્યંત કષ્ટ ઉઠાવી રહી છે. જેની પ્રિય પુત્રીનું અપહરણ થઈ જાય અને તે જાણી ન શકે, આ કેટલા આશ્ચર્ય અને દુઃખની વાત છે. અથવા રેમ્ભ્ય રાજા જાણતા હોય તો તેમણે રાજકુમારીને છોડાવવા માટે પ્રયત્ન કેમ ન કર્યો? પુત્રી કારાગારમાં કષ્ટ ઉઠાવી રહી છે એવું જાણીને રાજા કઈ રીતે ચૂપ બેઠા છે? તે શક્તિહીન તો થઈ ગયા નથી? હે સુંદર વ્રતવાળી, તો આનું જે કારણ હોય તે જલ્દી જણાવો. હવે મારા મનમાં એવી અભિલાષા જાગી છે કે હું તે સુંદરીને અત્યંત સંકટમાંથી છોડાવીને ક્યારે સુખી જોઉં. હું તારી પાસે જાણવા ઈચ્છું છું કે કાલકેતુના દુર્ગમ નગરમાં કઈ રીતે જઈ શકાય. પરંતુ પહેલા મને એ જણાવ કે તું તે અપાર કષ્ટમાંથી ઉગરી નહીં આવી કઈ રીતે? યશોવતી બોલી, રાજન, હું નાનપણથી જ ભગવતી જગદંબાના બીજ મંત્રનો ધ્યાનપૂર્વક જપ કરવા ઈચ્છું છું. એક સિદ્ધ બ્રાહ્મણની કૃપાથી મને આ મંત્ર પ્રાપ્ત થયો છે. રાજન, જ્યારે હું કાલકેતુના બંદી ગૃહમાં હતી ત્યારે મેં ત્યાં આ બીજ મંત્રનું ચિંતન શરૂ કર્યું. આમ તો હું અત્યંત પરાક્રમવાળા ચંડી દેવીની આરાધના હંમેશા કરું છું. ઉપાસના કરવાથી ભગવતી બંધનમાંથી મુક્ત કરી દેશે એ નિશ્ચિંત છે. ભક્તો પર કૃપા કરનારા તે શક્તિ દેવી તમામ અભિલાષાઓ પૂરી કરવા સમર્થ છે. તે પોતાના સામર્થ્યથી જગતનું સર્જન, પાલન અને સંહાર કરે છે. તે દેવી ભગવતી તો નિરાકાર નિરાશ્રય છે. તે સર્વરૂપમય અને સર્વવ્યાપક છે. આવું મનમાં વિચારીને વિશ્વના અધિષ્ઠાત્રી જેમનો કલ્યાણકારી સૌમ્ય વિગ્રહ છે, જે લાલ રંગના વસ્ત્રો ધારણ કરે છે, તેમનું હું ધ્યાન કરવા લાગી. મનમાં આજ ભગવતીનું રૂપનું સ્મરણ કરીને બીજ મંત્રનો જપ કરવા લાગી. સમાધિ લગાવીને દેવીની ઉપાસનામાં એક મહિના સુધી હું બેસી રહી. ત્યારે મારી ભક્તિથી સંતુષ્ટ થઈને ભગવતી ચંડિકાએ મને સ્વપ્નમાં દર્શન આપ્યા અને તેમણે અમૃત જેવા શબ્દોથી મને કહ્યું, તું સૂઈ કેમ રહી છે, ઊભી થા અને હમણાં આજ ગંગાના પવિત્ર તટ પર ચાલી જા. મહાન રાજવી હય ત્યાં પધારવાના છે. તે મહાબાહુ નરેશનું નામ એકવીર છે. તમામ શત્રુઓને કચડી નાખવાની શક્તિ ધરાવતા તે નરેશ એક સારા વિદ્વાન છે. મુનિવર દત્તાત્રેય મારા બીજ મંત્રનો તેમને સારી રીતે અભ્યાસ કરાવ્યો છે. તેથી અપાર ભક્તિ સાથે રાજા એકવીર નિરંતર મારી ઉપાસના કરે છે. તેમના મનમાંથી મારી વિસ્મૃતિ ક્યારેય થતી નથી. તેઓ મારી નિત્ય પૂજા કરે છે. તેઓ સર્વ પ્રાણીઓમાં મારો સાક્ષાત્કાર કરે છે અને મારે જ પરાયણ થઈને રહે છે. તે મહાબુદ્ધિમાન રાજા દ્વારા તારું સંકટ દૂર થશે. તેઓ ભગવતી લક્ષ્મીના પુત્ર છે. ફરતા ફરતા ગંગા કિનારે આવીને તે તારા રક્ષક બની જશે. તે રાજા એકવીરના હાથે કાલકેતુ કાળનો કોળિયો બની જશે અને માનયુક્ત એકાવલી બંધનથી મુક્ત થઈ જશે. ત્યાર પછી બધા જ શાસ્ત્રોના પારંગત તેજ ઉત્તમ રાજકુમાર સાથે એકાવલીના લગ્નની વ્યવસ્થા તું કરાવી દેજે. આ પ્રમાણે મને સ્વપ્નમાં કહીને દેવી અંતર ધ્યાન થઈ ગયા અને હું પણ જાગી ગઈ. ત્યાર પછી સ્વપ્નની બધી ઘટના તથા દેવીની આરાધનાની વાત મેં રાજકુમારી એકાવલીને કહી. તે સાંભળીને રાજકુમારીનું મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. ખૂબ જ સંતુષ્ટ થઈને તે પવિત્ર હાસ્યવાળી સખીએ મને કહ્યું, પ્રિય સખી, તું તરત ત્યાં પહોંચીને મારું કાર્ય સિદ્ધ કરવાનો પ્રયાસ કર. ભગવતીની વાણી અફર છે. તેમની કૃપાથી આપણે બંને અવશ્ય બંધનમાંથી મુક્ત થઈ જઈશું. રાજન, સખી એકાવલીના આ પ્રમાણે પ્રેમ સાથેના આદેશથી મેં નિશ્ચય કર્યો કે હવે આ સ્થાનેથી ચાલ્યા જાઉં, તેમાં જ હિત છે. રાજકુમાર, પછી હું તે જ ક્ષણે ચાલી નીકળી. મને કોઈએ રોકી નહીં. પરમ કૃપાળુ દેવીની કૃપાથી રસ્તાનું જ્ઞાન અને ચાલવાની શક્તિ પણ મને મળી ગયા હતા. મારા દુઃખનું જે કારણ છે, જે મેં તમને જણાવી દીધું વીર, જે રીતે મેં મારો પરિચય આપ્યો તે રીતે હવે તમે પણ તમારો પરિચય આપો કે તમે કોણ છો અને તમે કોના પુત્ર છો. વ્યાસજી કહે છે, રાજન, પ્રતાપી રાજા એકવીર, જે ભગવતી લક્ષ્મીના પુત્ર છે, યશોવતીની વાત સાંભળીને તેમનું કમળ જેવું મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું અને તે કહેવા લાગ્યા. રાજા એકવીરે કહ્યું, હું કેળ જેવી સાથળો વાળી, તે સ્પષ્ટ રૂપે મારો પરિચય, હે કેળ જેવી સાથળો વાળી, તે સ્પષ્ટ રૂપે મારો પરિચય પૂછ્યો છે, તે સાંભળ. હું જ હૈહય છું. મારું નામ એકવીર છે. લક્ષ્મીજી મારા માતા છે. તે સર્વપ્રથમ બધા લોકથી ચઢ્યા હતા. તારા સખી એકાવલીના રૂપનું વર્ણન કર્યું. તેનાથી મારું મન વિહ્વળ થઈ ગયું છે. ત્યાર પછી તે જે એમ કહ્યું કે કાલકેતુ દૈત્યની સામે એકાવલીએ કહ્યું કે હું હૈહયને વરી ચૂકી છું. તેમના સિવાય હું બીજા કોઈને પતિ તરીકે સ્વીકાર નહીં કરું. આવો મારો નિશ્ચય છે કે હે નાજુક અંગવાળી રાજકુમારીના આવા કથનથી તો હું હવે તેનો દાસ જ બની ગયો. તો હે સુંદર વાળના છેડાવાળી, તું જણાવ કે મારે હવે શું કરવું. હે સુંદર નેત્રોવાળી, દુરાત્મા કાલ કે તેનું ઠેકાણું હું જાણતો નથી. હે વિશાળ નેત્રોવાળી, હું ત્યાં કઈ રીતે પહોંચી શકું? તેનો ઉપાય મને કહે, કારણ કે મને ત્યાં પહોંચાડવા માટે તું પૂરી રીતે સમર્થ છે. તેથી તારી ઉત્તમ સખી એકાવલી જ્યાં રહે છે ત્યાં હું તરત જ જઈ શકું, એવી વ્યવસ્થા કર. રાજકુમારી એકાવલી તારી પ્રિય સખી છે. રાક્ષસને પરવશ પડેલી હોય તેને અત્યંત કષ્ટ સહેવા પડે છે. તું નક્કી જાણ કે હું હમણાં જ તે રાક્ષસને મારીને તેને છોડાવી લાવીશ. મારા પ્રયાસથી રાજકુમારીના બધા સંકટો ટળી જશે અને તે તારા નગરમાં આવી જશે. પછી હું તેને તેના પિતા પાસે પહોંચાડી દઈશ. ત્યાર પછી પરમ તપસ્વી રાજા રેભ્ય તેની પુત્રીનું વિધિપૂર્વક લગ્ન કરી શકશે. તેથી હે પ્રિય બોલનારી, તારા સહકારથી મારી આ બધી મનોકામનાઓ પૂરી થઈ શકે છે. તેથી તું તરત જ કાલકેતુનું ઠેકાણું બતાવીને મારું પરાક્રમ જોઈ લે. હે સુંદર વર્ણવાળી, પરસ્ત્રીને હરનાર તે પાપી રાક્ષસને મારવામાં જે રીતે હું સફળ થઈ શકું તેવો પ્રયત્ન તું કર. સર્વપ્રથમ તું મને કાલકેતુના દુર્ગમ નગરનો રસ્તો બતાવ. વ્યાસજી કહે છે, રાજકુમાર એકવીરની આવી પ્રિય વાત સાંભળીને યશોવતી પ્રસન્ન થઈ ગઈ અને ખૂબ જ આદર સાથે કાલકેતુના નગરમાં જવા માટેનો ઉપાય બતાવવા લાગી. તેણે કહ્યું, રાજેન્દ્ર, સિદ્ધિ અપાવનારો ભગવતીનો આ બીજ મંત્ર ગ્રહણ કરો. ત્યાર પછી હું હમણાં જ તમને અનેક રાક્ષસોથી રક્ષાયેલા કાલકેતુના નગરને દેખાડું છું. મહાભાગ્યવાન, મારી સાથે ત્યાં આવવા માટે તમે તૈયાર થઈ જાઓ. સાથે મોટી સેના પણ રાખવી જોઈએ, કારણ કે યુદ્ધ થવાની પૂરી શક્યતા છે. કાલકેતુ અત્યંત પરાક્રમી દૈત્ય છે. તેની પાસે અનેક બળવાન સૈનિકો છે. તેથી બીજ મંત્રનો જપ કરીને તમે મારી સાથે ચાલો. હું દુરાચારી કાલકેતુનું નગર તમને બતાવું છું. રાજન, હવે તરત જ તે દુરાચારીને મારીને મારી સખીને બંધન મુક્ત કરવી એ તમારું પરમ કર્તવ્ય છે. યશોવતીની વાત સાંભળીને એકવીર તે જ ક્ષણે મંત્ર દીક્ષા લીધી. દત્તાત્રેયજી જ્ઞાનીઓમાં શિરોમણી છે. સૌભાગ્યથી તેઓ તે સમયે ત્યાં પધાર્યા. તેમણે યોગીશ્વરીના મહામંત્રનો ઉપદેશ આપ્યો. ભગવતીના મંત્રને ત્રિલોક તિલક કહે છે. મંત્રના પ્રભાવથી રાજા એકવીરને સર્વજ્ઞતા અને બધે જ જઈ શકવાનું સામર્થ્ય પ્રાપ્ત થયું. તેથી કાલકેતુના અત્યંત દુર્ગમ નગરમાં જવા માટે તેઓ પ્રસ્થાન કરી ગયા. જેમ સર્પો પાતાળની રક્ષા કરી રહ્યા હોય તેમાં નગરમાં રાક્ષસોથી રક્ષાયેલું હતું. યશોવતી અને વિશાળ સેના સાથે એકવીર તે નગરની સમીપ પહોંચી ગયા. તેમને આવતા જોઈને કાલકેતુના દૂતો ભયથી ગભરાઈને બૂમો પાડતા કાલકેતુ પાસે દોડી ગયા. તે વખતે કાલકેતુ એકાવલી પાસે બેસીને તેને મનાવવા માટે કરગરી રહ્યો હતો. દૂતો સમજી ગયા કે અમારો રાજા કામાદ થઈ ગયો છે. દૂતોએ કાલકેતુને કહ્યું. દૂત બોલ્યા, રાજન, એકાવલી સાથે આવેલી યશોવતી નામની સ્ત્રી ઇન્દ્રપુત્ર જયંત અથવા શંકરપુત્ર કાર્તિકેય જેવા એક રાજકુમારને લઈને મોટા સૈન્ય સાથે આવી રહી છે. રાજેન્દ્ર, હવે તમે સાવધાન થઈ જાઓ. યુદ્ધ આવી પહોંચ્યું છે. તે દેવપુત્ર સાથે યુદ્ધ કરો અથવા કમળ જેવા નેત્રોવાળી સ્ત્રીને છોડી દો. રાજન, શત્રુ સેના નગરની પાસે આવી ગઈ છે. માત્ર 3 યોજન જ દૂર છે. આપ તરત સભાન બની જાઓ અને તરત જ યુદ્ધની નોબત વગાડાઓ. વ્યાસજી કહે છે, દૂતોની વાત સાંભળીને કાલકેતુ ક્રોધથી મૂર્છિત થઈ જેવો થઈ ગયો. તેની પાસે શસ્ત્રધારી અનેક રાક્ષસો હતા. તેમણે કહ્યું, રાક્ષસો, તમે બધા હાથમાં હથિયાર લઈને શત્રુની સામે જાઓ. આ રીતે રાક્ષસોને જવાની આજ્ઞા આપીને કાલકેતુએ અત્યંત નમ્રતાથી એકાવલીને પૂછ્યું. તે વખતે રાજકુમારી અત્યંત દુઃખી થઈને વ્યવસ્થાપૂર્વક તેની પાસે બેઠી હતી. કાલ કેતુએ તેને કહ્યું, હે સુંદર અંગોવાળી, આ કોણ આવી રહ્યું છે? તારા પિતા છે કે કોઈ બીજો પુરુષ છે? હે પાતળા પેટવાળી, તને લેવા માટે સેના સાથે આવનાર વ્યક્તિનો સાચો પરિચય આપ. સંભવ છે તારા પિતા વિરહાતુર થઈને તને લેવા માટે આવી રહ્યા હોય. મારે જાણવું છે કે જો આ તારા પિતાશ્રી છે તો હું યુદ્ધ નહીં કરું, પરંતુ તેમને આદર સાથે ઘેર લઈ આવીશ અને રત્ન વસ્ત્ર અને સુંદર ઘોડા ભેટ આપીને તેમનું સ્વાગત કરીશ. મારે ઘેર આવ્યા પછી તેમનો સારી રીતે આતિથ્ય સત્કાર કરવામાં આવશે, પરંતુ જો કોઈ બીજો રાજા હશે તો તીક્ષ્ણ બાણોથી તેને મારી નાખીશ, એ નક્કી છે. તે કાળની પ્રેરણાથી મરવા માટે જ અહીં આવી રહ્યો છે. તેથી હે વિશાળ આંખો વાળી, મને જણાવો, હું સાક્ષાત કાળ છું, મારામાં અપાર બળ છે, મને કોઈ જીતી શકે એમ નથી. મારા પ્રભાવને જાણ્યા વિના કયો મૂર્ખ અહીં આવી ચડ્યો? એકાવલીએ કહ્યું, મહાભાગ, આટલી તીવ્રતાથી કોણ આવી રહ્યું છે? તે હું જાણતી નથી. અત્યાર સુધી હું તમારે ત્યાં બંધનમાં પડી છું એ વાત પણ કોઈ જાણતું નથી. જે આવી રહ્યા છે તે મારા પિતા પણ નથી કે મારા ભાઈ પણ નથી, બીજો જ કોઈ મહાપરાક્રમી પુરુષ હોઈ શકે છે. ક્યાં કારણથી તે આવી રહ્યો છે તે પણ હું નિશ્ચિંતપણે જાણતી નથી. કાલ કેતુ દૈત્ય કહ્યું, આ દૂતો કહે છે કે તારી સખી યશોવતી કોઈ વીરને સાથે લઈને આવી રહી છે. હે સુંદરી, તારી તે ચતુર સખી ક્યાં ગઈ છે? બીજા કોઈ સાથે મારે દુશ્મનાવટ નથી કે તે મારો વિરોધ કરે. વ્યાસજી કહે છે, આ પ્રમાણે વાતચીત ચાલતી હતી ત્યારે બીજા દૂતો ત્યાં આવ્યા. કાલ કે તું ઘરમાં બેઠો હતો. ભયભીત થયેલા તે દૂતોએ તેને કહ્યું, મહારાજ, આપ કઈ રીતે સ્વસ્થ થઈને બેઠા છો? શત્રુનું સૈન્ય હવે તદ્દન નજીક આવી પહોંચ્યું છે. આપ મોટા સૈન્ય સાથે તરત જ નગરની બહાર પધારો. દૂતોની વાત સાંભળીને મહાબળી કાલકેતુ તરત જ રથ પર બેસીને નગરની બહાર નીકળ્યો. ત્યાં ઘોડા પર સવાર થઈને મહાપ્રતાપી એક વીર પણ સામે આવ્યા. બંનેની વચ્ચે ઘોર યુદ્ધ થયું, જાણે ઇન્દ્ર અને વૃતાસુર લડતા હોય. યુદ્ધમાં અનેક પ્રકારના અસ્ત્રો શસ્ત્રો ફેંકાવા લાગ્યા, તેનાથી દિશાઓમાં પ્રકાશ ફેલાઈ ગયો. કાયરો ભયથી ધ્રુજી ઉઠ્યા. ત્યાર પછી એક વીરે ગદાથી કાલકેતુના પ્રાણ હરી લીધા. વજ્રઘાતથી પર્વતના શિખરની જેમ તે દાનવ પૃથ્વી પર પડ્યો. કાલકેતુના મૃત્યુથી બાકી રહેલા સૈનિકો આમ તેમ ભાગી ગયા. ત્યારે યશોવતી તરત જ એકાવલી પાસે પહોંચી ગઈ. તે અત્યંત પ્રસન્ન હતી. તેણે મધુર વાણીથી એકાવલીને કહ્યું, પ્રિય સખી, અહીં પધારો, જુઓ આ દાનવને મહાભાગ્યશાળી એકવીરે હંમેશને માટે પોઢાડી દીધો. આ એકવીર અત્યંત બુદ્ધિમાન પુરુષ છે. તેમણે ઘોર યુદ્ધ કર્યું છે. અત્યારે તેઓ થાકી જવાથી બહાર નગરના દરવાજા પાસે ઊભા છે. તેઓ તમને જોવાની પ્રતીક્ષા કરી રહ્યા છે, કારણ કે તમારા રૂપ અને ગુણોની વાત તે સાંભળી ચૂક્યા છે. રાજકુમાર, તે પરમ સુંદર રાજકુમારને તારા સંબંધમાં ગંગા કિનારે મેં વાતચીત કરી છે. તેના પ્રભાવથી તે તારા પર આસક્ત થઈ ગયા છે અને તમને જોવા માટે અત્યંત ઉત્સુક છે. યશોવતીની વાત સાંભળીને રાજકુમારી એકાવલીને રાજકુમાર પાસે જવાની વાત તો ગમી, પરંતુ હજી તે કુમારી હતી, તેથી તે ભયથી ગભરાઈ ગઈ. તેના મનમાં ખૂબ સંકોચ થયો હતો. તેણે વિચાર્યું, હું એક કુમારી કન્યા છું અને પરતંત્ર છું, રાજકુમારને મોઢું કઈ રીતે બતાવું? આ પ્રમાણે તે સાધ્વી ચિંતિત થઈને યશોવતીને સાથે પાલખીમાં બેસાડીને દરવાજા પાસે પહોંચી ગઈ. તેનું મુખ ઉદાસ હતું. તેણે મેલી સાડી પહેરી હતી. રાજકુમારીને આવેલી જોઈને રાજકુમાર એકવીરે તેને કહ્યું, હે નાજુક અંગવાળી, મને દર્શન આપ, તને જોવા માટે મારી આંખો તરસી છે. એકવીરને અત્યંત આતુર જોઈને એકાવલી શરમથી દબાઈ ગઈ. ત્યારે નિતિજ્ઞ પુરુષોના માર્ગને જાણનારી યશોવતી એકવીરને કહ્યું, રાજકુમાર, આના પિતા પણ એકાવલીને તમારી સાથે જ પ્રણાવવા ઈચ્છે છે. તેથી આ રાજકુમારી તમારે જ વશ થશે અને તેની સાથે તમારો મેળાપ અવશ્ય થશે જ. પરંતુ થોડો સમય તમારે પ્રતીક્ષા કરવી પડશે. તમે પહેલા રાજકુમારીને તેના પિતા પાસે પહોંચાડવાની વ્યવસ્થા કરો. તેના પિતા વિધિ પ્રમાણે તમારી સાથે તેનું કન્યાદાન કરશે. યશોવતીની વાત ધર્માત્મા એકવીરે માનીને એકાવલીને યશોવતીને સાથે લઈને સેના સાથે તે રેબ્ય રાજાને ત્યાં પહોંચી ગયો. પુત્રી આવી રહી છે તેવું જાણીને મંત્રીઓ સાથે રેબ્ય રાજા તેમને લેવા માટે ગયા. ઘણા સમય પછી મેલા વસ્ત્રો પહેરેલી પુત્રીને રાજાએ જોઈ. પછી યશોવતીએ વિસ્તારથી બધી વાત રાજાને કહી. ત્યાર પછી એકવીર અને રેબ્ય રાજા પરસ્પર મળ્યા અને બધા મહેલમાં ગયા. શુભ મુહૂર્તમાં એકાવલીનો વિવાહ એકવીર સાથે કરાવ્યો. દહેજ આપીને રાજાએ એકવીરનું સન્માન કરી કન્યાને વિદાય કરી યશોવતીને પણ એકાવલીની સાથે મોકલી. આ પ્રમાણે વિવાહ થઈ જવાથી એકવીર ખૂબ પ્રસન્ન થયા. તેઓ એકાવલી સાથે પોતાના નગરમાં આવીને અનેક પ્રકારના ભોગો ભોગવવા લાગ્યા. એકાવલી એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ કૃતવીર્ય રાખવામાં આવ્યું. તે કૃતવીર્યના પુત્ર કાર્તવીર્ય થયા. વ્યાસજી કહે છે આ પ્રમાણે હેહે વંશનું વર્ણન મેં કર્યું. અધ્યાય 22-23 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.